المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم بے شک اسلام قبول کرنار مردو تتھا اسلام قبول کرنار عورتو نے ایمان والا مردو تتھا ایمان والی عورتو نے حکم نو پالن کرنار مردو تتھا عورتو نے ساچا مردو تتھا ساچی عورتو یعنی کہ ورتوا ماں انے وچن ماں ساچا مردو انے عورتو ને ધીરજ તથા સબર કરનાર મર્દો તથા ઔરતો અને અલ્લાહને આજીજી સાથે નરમાશથી યાદ કરનારા મર્દો તથા ઔરતો ને દાન ધર્મ કરનારા મર્દો તથા ઔરતો ને રોઝા રાખનારા મર્દો તથા ઔરતો ને પોતાના છૂપા ભાગોને હિફાજતમાં રાખનારા મર્દો તથા ઔરતો અને ખૂબ જ વધારે પ્રમાણમાં અલ્લાહની યાદ કરનારા મર્દો ને ઔરતો આ બધાઓ માટે અલ્લાહે ગુનાહોની બક્ષિશ ને ઘણો જ મોટો બદલો તૈયાર કર્યો છે. ને કોઈ મોમિન મર્દ માટે કે કોઈ મોમિન ઔરત માટે આ વાત બરાબર નથી કે જ્યારે અલ્લાહ તથા તેનો રસૂલ એક વાત નક્કી કરે તો પછી તેઓ તે બાબતમાં પોતાની મરજી મુજબ વર્તે. ને જે કોઈ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તો તે બેશક ખુલ્લી ગુમરાહીમાં પડશે, ભટકી જશે. وأنعمت عليه أمسك عليك زوجك واتق الله وتخفي في نفسك ما الله مبديه وتخشى الناس والله أحق أن تخشاه فلما قضى زيد منها وطرا زوجناكها لكي لا يكون على حرج في أزواج أدعيائهم إذا قضوا منهن وطرا وكان أمر الله مفعولا. ને એ રસૂલ, જે વખતે તું તેને કે જેના ઉપર અલ્લાહે એહસાન કર્યો હતો યાની કે ઝૈદને અને તે પણ એહસાન કર્યો હતો આ કહી રહ્યો હતો કે તું તારી બીબીને તારી પાસે રહેવા દે અને અલ્લાહથી બી અને તું તારા મનમાં તે વાત સંતાડી રહેલો હતો કે જે અલ્લાહ જાહેર કરનાર હતો અને તું લોકોથી બીતો હતો. જો કે અલ્લાહ આ વાતનો વધુ હકદાર છે કે તું તેનાથી જ બીવે. પછી જ્યારે ઝૈદે તેની બીબી સાથેનો હિત સંબંધ છોડી દીધો યાની કે તલાક આપી દીધી ત્યારે અમોએ તે ઔરતને એ હેતુસર તારી સાથે નિકાહ કરી દીધા કે મોમિનો માટે તેમની પાલક ઔલાદની બીબીઓના સંબંધમાં જ્યારે કે તેઓ પોતાનો હિત સંબંધ તેમના મર્દોથી છોડી દે તે બાદ નિકાહ કરવા માટે કાંઈ અટકાયત ન રહે ને અલ્લાહનો હુકમ પૂરો થઈને જ રહે છે. الله في الذين خلوا من قبل وكان નબીના માટે અલ્લાહે જે વાત વાજિબ કરી દીધી હોય તે કરવામાં તેને કાંઈ અટકાયત નથી. આ અલ્લાહનો તે કાયદો ને કાનૂન છે કે જે અગાઉ થઈ ગયેલા રસૂલોમાં પણ ચાલુ હતો, ને અલ્લાહના હુકમો પહેલાથી તે માપસર મુકરર થયેલા હોય છે. તે રસૂલો એવા હોય છે કે જેઓ અલ્લાહના સંદેશા પહોંચાડી દે છે, યાની કે જેવા સંદેશા હોય તેવી રીતે જ પહોંચાડે છે, અને તેનાથી જ બીવે છે, અને તેઓ અલ્લાહના સિવાય કોઈથી બીતા નથી, અને હિસાબ લેવા માટે અલ્લાહ બસ છે. તમે મર્દોમાંથી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈના બાપ નથી, પણ અલ્લાહના રસૂલ છે, ને પૈગંબરોમાં છેલ્લા છે, ને અલ્લાહ દરેક વસ્તુનો પૂરેપૂરી રીતે જાણનાર છે. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહની યાદ ખૂબ જ મોટા હિસાબમાં કરતા રહો, અને સવાર સાંજ તેની પાકીઝગી બયાન કર્યા કરો. અલ્લાહ એ જ છે જે પોતે અને તેના ફરિશ્તા તમારા ઉપર સલવાત આશીર્વાદ મોકલે છે કે જેથી તે તમને અંધકારમાંથી કાઢી નૂર તરફ લઈ આવે, યાની કે નાફરમાનીના અંધકારમાંથી કાઢી ઈમાનના નૂર તરફ લઈ આવે, અને અલ્લાહ મોમિનો ઉપર રહેમ કરનારો છે. જે દિવસે આ લોકો તે અલ્લાહને મળશે તે દિવસે અલ્લાહ તરફથી તેમનો આવકાર સલામની સાથે કરવામાં આવશે, ને અલ્લાહે તેમના માટે માનવંત બદલો તૈયાર રાખ્યો છે. એ નબી, બેશક અમોએ તને સાક્ષી આપનારા તથા ખુશખબર આપનારા તથા ડરાવનારા તરીકે મોકલ્યો છે, ને અલ્લાહના હુકમથી લોકોને તેની તરફ બોલાવનાર તથા ઈમાન અને હિદાયતનો પ્રકાશ આપનાર ચિરાગ દીવો બનાવી મોકલ્યો છે. અને મોમિનોને આ શુભ સમાચાર પહોંચાડી દે કે અલ્લાહના તરફથી તેમના પર ઘણી મોટી મહેરબાની હશે. અને નાસ્તિકો, બેદીનો તથા મુનાફિકો કે દાંભિકોનું કહ્યું ન માન, અને તેમના તરફથી તકલીફની મુદ્દલ પરવા ન કર, ને અલ્લાહ ઉપર વિશ્વાસ રાખ, અને કામને પૂરો કરનાર તરીકે અલ્લાહ જ પૂરતો છે. ثم طلقتموهن من قبل أن تمسوهن فما لكم عليهن من عدة تعتدونها فمتعوهن وسرحوهن سراحا جميلا. એ ઈમાન લાવનારાઓ, જે વખતે તમો ઈમાનદાર ઔરતો સાથે નિકાહ કરો પછી તેમને તેમની સાથે હમબિસ્તરી કર્યા પહેલા જ તલાક આપી દો તો તેમના માથે તમારી ખાતર કાંઈ ઇદ્દત નથી કે જેની તમારે ગણતરી કરવી પડે. માટે તમે તરત જ તેમને કાંઈ પૈસા કે મદદ આપીને સારી સલુકાય સાથે વિદાય કરો. وما ملكت يمينك مما أفاء الله عليك وبنات عمك وبنات عماتك وبنات خالك وبنات خالاتك اللاتي هاجرن معك وامرأة مؤمنة إن وهبت نفسها للنبي إن أراد النبي أن يستنكحها خالصة لك من دون المؤمنين قد علمنا ما فرضنا عليهم في أزواجهم وما ملكت أيمانهم لكي لا يكون عليك حرج એ નબી, બેશક અમે તારા માટે તે પત્નીઓ હલાલ કરી દીધી છે કે જેમની મહેર તું આપી ચૂક્યો છે, અને અલ્લાહે તને ગનીમતના માલ તરીકે આપેલી કનીઝો પણ કે તેમાંથી જેમનો તું માલિક થઈ ગયો છે, અને તારા કાકાની દીકરીઓ તથા ફોઈની દીકરીઓ અને તારા મામાની દીકરીઓ તથા તારી માસીની દીકરીઓ કે જેઓ તારી સાથે હિજરત કરીને આવી છે, અને દરેક મોમિન ઔરત કે જે પોતાને નબીના હવાલે કરી દેવા ચાહે એવી શરતે કે નબીએ પણ તેની સાથે નિકાહ કરવાનો ઈરાદો કર્યો હોય. આ હુકમ સિર્ફ તારા માટે જ છે, બીજા મોમિનો માટે નથી. ઉમ્મતીઓ માટે તેમની ઔરતો તથા કનીઝોના સંબંધમાં જે હુકમ કર્યો છે તે અમે સારી રીતે જાણીએ છીએ, કે જેથી તારા માટે કાંઈ વાંધો આવે નહીં, અને અલ્લાહ મોટો માફ કરનાર ને રહેમ કરનારો છે. عزلت فلا جناح عليك ذلك أدنى أن تقر أعينهن ولا يحزن ويرضين بما آتيتهن كلهن والله يعلم ما في قلوبكم وكان الله عليما حليما. તેઓમાંથી જેને તું ચાહે તારી પાસેથી દૂર કરી દે અને ચાહે તેને તારી પાસે રાખ, અને જેને તું અલગ કરી ચૂક્યો હોય તેમાંથી જેને ચાહે પાછી બોલાવી લે તો તારા માથે કાંઈ દોષ નથી. આ વિશેષતા કે જે તને આપવામાં આવી છે તેના લીધે એકદમ સંભવિત છે કે તેનાથી તારી પત્નીઓની આંખો ટાઢી રહે અને અફસોસ ન કરે, અને તેમને જે કાંઈ આપ્યું હોય તેનાથી તેઓ બધી જ ખુશ રહે. અને તમારા દિલોમાં જે કાંઈ છે તે અલ્લાહ જાણે છે, ને અલ્લાહ મહાન જાણનાર ને સહનશીલ છે. ولو أعجبك حسنهن إلا ما ملكت يمينك وكان الله على كل شيء رقيبا. આ પછી તારા માટે ન બીજી ઔરતો હલાલ છે અને ન આ વાત કે તું હાજર પત્નીઓના બદલે બીજી પત્નીઓ કરી લે. પછી ભલે ને તને તેનું સૌંદર્ય ગમે તેટલું સારું કેમ ન લાગે, સિવાય કે તે કનીઝોનો તું માલિક થઈ જાય. અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનારો છે. ولكن إذا دعيتم فادخلوا فإذا طعمتم فانتشروا ولا مستأنسين لحديث إن ذلكم كان يؤذي النبي فيستحيي منكم والله لا يستحيي من الحق وإذا سألتموهن متاعا فاسألوهن من وراء حجاب ذلكم أطهر لقلوبكم وقلوبهن وما كان لكم أن تؤذوا رسول الله ولا أن تنكحوا أزواجه أبدا إن ذلكم كان عند الله عظيما. એ ઈમાન લાવનારાઓ, તમે નબીના ઘરોમાં દાખલ થાઓ નહીં સિવાય કે તમને ખાવા માટે બોલાવવામાં આવે, પણ જાણી જોઈ ખાણું તૈયાર થવાની રાહ ન જોવો, પણ જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે જ દાખલ થાઓ અને પછી જેવું ખાણું ખાઈ રહો કે તરત જ છૂટા પડી જાઓ અને વાતોમાં વળગી બેસી રહો નહીં. બેશક તમારી આ વાત નબીને તકલીફ આપે છે અને તે તમને કહેતા શરમાય છે, પણ અલ્લાહ વ્યાજબી વાત કહેતા શરમાતો નથી. અને જ્યારે તમે નબીની પત્નીઓ પાસે કોઈ વસ્તુ માંગો તો તેમની પાસે પડદાની પાછળથી માંગો. આ વાત તમારા દિલોને વધુ પાક કરનારી છે અને તેમના દિલોને પણ. અને તમે અલ્લાહના રસૂલને કાંઈ તકલીફ આપો એ તમારા માટે વ્યાજબી નથી, અને ન આ વ્યાજબી છે કે તમે તેની પાછળ તેની પત્નીઓ સાથે કદી પણ નિકાહ કરો. બેશક આ વાત અલ્લાહની પાસે મહાન ગંભીર છે. અગર તમે કોઈ વાત જાહેર કરો યા તેને સંતાડો તો બેશક અલ્લાહ દરેક વસ્તુનો પૂરેપૂરો જાણનારો છે. સ્ત્રીઓ પર ન તેમના બાપો સામે જવામાં કઈ વાંધો છે અને ન તેમના દીકરાઓ સામે, ને ન પોતાના ભાઈઓના, ને ન પોતાના ભત્રીજાઓના, અને ન પોતાના ભાણેજોના, અને ન પોતાના જેવી ઓળતોના, અને ન પોતાની કનીઝોની સામે જવામાં વાંધો છે. અને એ સ્ત્રીઓ, અલ્લાહથી બીઓ, બેશક અલ્લાહ દરેક વસ્તુનો દેખનારો છે. બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ ને આશીર્વાદ મોકલતા રહે છે, માટે એ ઈમાનવાળાઓ તમે પણ તેના પર દુરૂદ મોકલો. ને એવી રીતે સલામ મોકલો જેવો કે સલામ મોકલવાનો હક છે. બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલને ઈજા પહોંચાડે છે તેમના પર અલ્લાહે દુનિયા તથા આખિરતમાં ફિટકારને લાનત કરી છે અને તેમના માટે ફજેત કરનારો અઝાબ તૈયાર કર્યો છે. ને જે લોકો ઈમાનદાર મર્દો તથા ઈમાનદાર ઔરતોને તેમના કાંઈ કસૂર કે ભૂલ વિના તોહમત મૂકી ઈજા પહોંચાડે છે તેઓ ચોક્કસ જ દોષ મુકતા અને ખુલ્લા ગુનાહોનો પોતાના માથે હાથે કરીને લઈ લે છે. એ નબી, તું તારી પત્નીઓ તથા તારા દીકરાઓ ને ઈમાનદારોની ઔરતોને કહી દે કે તેઓ પોતાની ચાદરોનો થોડો ભાગ બહાર નીકળતી વખતે પોતાના ચહેરા પર નાખી રાખે. આમ કરવાથી આ વાત વધુ સંભવિત છે કે તેણીઓ ઓળખાઈ આવે અને સતામણીમાંથી બચી જાય. ને અલ્લાહ મોટો માફ કરનારો ને રહેમ કરનારો છે. અગર દાંભિકો, મુનાફિકો તથા તે લોકો કે જેમના દિલોમાં રોગ છે, યાની કે દિલોમાં નાસ્તિકપણાનો રોગ છે, ને મદીનામાં જૂઠી ખબરો ફેલાવનારા શરારતો કરતા નહીં અટકે, તો અમે તેને તેની પાછળ જરૂર લગાડી દઈશું. પછી તેઓ આ શહેરમાં તારી પાડોશમાં રહેશે નહીં, પણ ઘણો થોડો વખત. તેઓ ફિટકાર પામેલા જ રહેશે. તેઓ જ્યાં પણ મળી આવશે ત્યારે પકડી પાડી ઘણી જ બુરી રીતે મારી નાખવામાં આવશે. અલ્લાહનો આ એ જ કાનૂન છે કે જે અગાઉ થઈ ગયેલા લોકોમાં પણ ચાલુ હતો, અને તું અલ્લાહના કાનૂનમાં કાંઈ પણ ફેરફાર હરગીઝ જોશે નહીં. લોકો તને કયામતની ઘડી વિશેની ખબર પૂછે છે, તું કહે કે તેનું ઇલમ અલ્લાહ પાસે જ છે, અને તને શી ખબર કે કદાચ ને કયામત છેક પાસે આવી પહોંચી હોય. બેશક અલ્લાહે નાસ્તિકો પર લાનતને ફિટકાર કરી છે ને તેમના માટે ભડભડતી આગ તૈયાર કરી છે. જેમાં તેઓ હંમેશ હંમેશના રહેનારા થશે, અને તેમાં તેઓ ન કોઈ હિમાયતી મેળવશે અને ન કોઈ મદદગાર. જે દિવસે તેમના મોઢા પલટાવીને જહન્નમમાં ઝોંકી દેવામાં આવશે ત્યારે તેઓ કહેશે કે જો અમોએ અલ્લાહ તથા તેના રસૂલનો હુકમ માન્યો હોત તો કેવું સારું થાત. વળી આ પણ અરજ કરશે કે એ અમારા પાલનહાર, બેશક અમોએ અમારા સરદારો તથા અમારા વડવાઓનો હુકમ માન્યો હતો જેથી તેમણે અમને સાચા રસ્તાથી રખડાવી દીધા. એ અમારા પાલનહાર, તેમને આ અઝાબનો, આ સજાનો બેગણો ભાગ આપ અને તેમના પર લાનત પણ મોટી જ લાનત કર. એ ઈમાન લાવનારાઓ, તમે તેમના જેવા ન થાઓ કે જેમણે મૂસાને હેરાન કર્યા હતા, પછી અલ્લાહે તેઓ લોકોના આળોમાંથી, આરોપોમાંથી તેમને દોષ વગરના ગણાવ્યા હતા, જાહેર કર્યા હતા, અને તે અલ્લાહની પાસે માનવંત રસૂલ હતા. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહથી દીવો ને જે કાંઈ બોલો તે વ્યાજબી જ બોલો. કે જેથી અલ્લાહ તમારી ખાતર તમારા કામોને અજવાળી દે, પ્રકાશિત કરી દે ને તમારા ગુનાહો પણ માફ કરી દે, અને જે અલ્લાહ તથા તેના રસૂલનો હુકમ માનશે તો તે ચોક્કસ જ મોટી કામયાબી મેળવશે. બેશક અમોએ ઇન્સાફ અને હુકમ પાલનની જવાબદારીનો બોજો આસમાનો તથા જમીન તથા પહાડો સમક્ષ રજૂ કર્યો, પણ તે સર્વેએ તેને ઊંચકવાનો ઇનકાર કર્યો અને તેઓ તેનાથી ડરી ગયા, પણ માણસે તે ઊંચકી લીધો. બેશક માણસ પોતાના હકમાં મોટો જુલમગાર ને જાહેલ છે, અભણ છે. આ એ માટે કે અલ્લાહ મુનાફિક મર્દો, દાંભિક મર્દો તથા મુનાફિક ને દાંભિક ઔરતોને તેમજ અલ્લાહની જાતમાં શરીક કે ભાગીદાર ગણાવનાર મર્દો અને ઔરતોને તેમની કરણીનો અજાબને સજા આપે, ને ઈમાનવાળા મર્દો તથા ઈમાનવાળી ઔરતોને તોબા કબૂલ કરે, ને અલ્લાહ મોટો માફ કરનાર ને દયાળુ છે.